શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 32 પુરુષોત્તમ ક્ષેત્રમાં ભગવાન ઋષિ તથા શ્વેત માધવનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, આ પ્રમાણે બલરામ શ્રીકૃષ્ણને સુભદ્રાને પ્રણામ કરીને બહાર આવ્યા પછી જગન્નાથજીના મંદિરને પ્રણામ કરવા અને પછી એકાગ્ર ચિત્તે તે સ્થાન પર જવું જ્યાં ભગવાન વિષ્ણુની ઇન્દ્ર નીલમયી પ્રતિમા રેતમાં છુપાવેલી છે, ત્યાં અદ્રશ્ય રૂપે સ્થિત ભગવાનને પ્રણામ કરીને મનુષ્ય શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. હે બ્રાહ્મણ, જે ભગવાન સર્વદેવમય છે, જેમણે અડધું શરીર સિંહનું બનાવીને અસુરરાજ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, તે ભગવાન ઋષિ પણ પુરુષોત્તમ તીર્થમાં નિવાસ કરે છે, જે ભક્તિપૂર્વક તેમના દર્શન કરીને પ્રણામ કરે છે તે સમસ્ત પાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવાન ઋષિના ભક્ત હોય છે તેમને પાપો કદી સ્પર્શી શકતા નથી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી બધી રીતે પ્રયત્નપૂર્વક ભગવાન ઋષિનું શરણ લેવું જોઈએ, કેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. મુનિઓએ કહ્યું, આ પૃથ્વી પર ભગવાન ઋષિનું મહાત્મય સુખદાયક અને દુર્લભ છે. અમે તેમનો પ્રભાવ વિસ્તારથી સાંભળવા ઈચ્છીએ છીએ, એ સાંભળવાની અમને બહુ ઉત્કંઠા છે. બ્રહ્માજી બોલ્યા, બ્રાહ્મણ, હું અજીત, અપ્રમેય તથા ભોગ અને મોક્ષ આપનારા ભગવાન ઋષિનો પ્રભાવ કહું છું. સાંભળો, તેમના સમસ્ત ગુણોનું વર્ણન કોણ કરી શકે છે? તેથી હું પણ સંક્ષેપમાં જ કહીશ. આ લોકમાં જે કોઈ દેવી અથવા માનુષી સિદ્ધિઓ સાંભળવામાં આવે છે તે બધી ભગવાનની કૃપાથી જ સિદ્ધ થાય છે. સ્વર્ગ, મૃત્યુલોક, પાતાળ, દિશા, જળ, ગામ અને પર્વત આ બધા સ્થાનોમાં ભગવાનના પ્રસાદથી મનુષ્યની અબાધ ગતિ હોય છે. આ ચરાચર જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ભક્ત વત્સલ ભગવાન ઋષિને માટે અસાધ્ય હોય. હે મુનિવર, સનાતન કલ્પરાજ એટલે પૂજાની સર્વશ્રેષ્ઠ વિધિ અને ઋષિનું તત્વ જેને દેવતાઓ અને અસુરો પણ જાણતા નથી તે તમને કહું છું. ઉત્તમ સાધકે સાગ, જવની લાપસી, મૂળ ફળ અથવા સાથવાનું જ ભોજન કરવું જોઈએ અથવા માત્ર દૂધ પીને રહેવું. વન, એકાંત પ્રદેશ, પર્વત, નદી સંગમ, ઉસર, સિદ્ધ ક્ષેત્ર અથવા ઋષિના મંદિરમાં જઈને કે સ્વયં સ્થાપના કરીને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી. શુક્લ પક્ષની દ્વાદશી ઉપવાસ કરીને જીતેન્દ્રિય ભાવે ભગવાનના 20 લાખ નામના જપ કરવા. આ પ્રમાણે કરનાર સાધક ઉપપાતક અને મહાપાતકોથી યુક્ત હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે. પ્રથમ ભગવાન ઋષિની પ્રદક્ષિણા કરીને ચંદન અને ધૂપ વગેરે દ્વારા તેમની પૂજા કરવી, મસ્તક નમાવીને પ્રભુને પ્રણામ કરવા તથા તેમના મસ્તક પર ચંદન અને કપૂરથી મિશ્રિત ચમેલીના ફૂલ ચઢાવવા, એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્યમાં ભગવાનની ગતિ રૂંધાતી નથી. બ્રહ્મા, રુદ્ર વગેરે દેવતા પણ તેમનું તેજ સહી શકતા નથી. પછી સંસારમાં સિદ્ધ ગંધર્વ, માનવ, દાનવ, વિદ્યાધર, યક્ષ, કિન્નર અને મહાનાગોની તો વાત જ ક્યાં છે. અન્ય સાધકો જે અસુરોનું નાશ કરવા માટે મંત્ર જપ કરે છે તે બધા ઋષિના ભક્તોને સૂર્ય જેવા તેજસ્વી જોઈને તત્ક્ષણ નષ્ટ થઈ જાય છે. મહાબળી ભગવાન ઋષિ સદા પોતાના ભક્તોની રક્ષા કરે છે. તેથી હે મુનીશ્વર, સમસ્ત ઈચ્છિત ફળોના દાતા મહાપરાક્રમી ભગવાન ઋષિની સદા ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શુદ્ર અને અંત્ય જ પણ સુરશ્રેષ્ઠ ઋષિનું ભક્તિપૂર્વક પૂજન કરવાથી કરોડો જન્મોના પાપ અને દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. મને વાંછિત ફળ પામે છે. દેવ, ગંધર્વ અને ઇન્દ્રનું પદ પણ મેળવી લે છે. એકવાર પણ ભગવાન ઋષિના ભક્તિપૂર્વક દર્શન કરવાથી કરોડો જન્મોના પાપ અને દુઃખોમાંથી છુટકારો મળી જાય છે. સંગ્રામ, સંકટ, દુર્ગમ સ્થાન, ચોર, વ્યાધ વગેરેની પીડા, પ્રાણ સંશય, વિષ, અગ્નિ, જળ, રાજભય, સમુદ્રભય તથા ગ્રહરોગ વગેરેના કષ્ટના નિવારણ માટે જે પુરુષ ભગવાન ઋષિનું સ્મરણ કરે છે તે સર્વ પ્રકારની આપત્તિઓમાંથી છૂટી જાય છે. જેમ સૂર્યોદય થતા અંધકાર દૂર થઈ જાય છે તે જ પ્રમાણે ભગવાન ઋષિના દર્શન થવાથી બધા ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. અનંત નામક વાસુદેવના ભક્તિપૂર્વક દર્શન અને તેમને વંદન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને પરમ પદને પ્રાપ્ત થાય છે. મેં સ્વયં વિભીષણ તથા ઇન્દ્રે પણ તેમની આરાધના કરે છે, પછી કયો મનુષ્ય તેમની આરાધના નહીં કરે. જે મનુષ્ય શ્વેત ગંગામાં સ્નાન કરીને શ્વેત માધવ તથા મત્સ્ય માધવના દર્શન કરે છે તે શ્વેત દ્વીપમાં જાય છે, તે શ્વેત દ્વીપમાં જાય છે. મુનિઓ કહ્યું, ભગવાન તમે શ્વેત માધવના મહાત્મ્યનું પૂર્ણ રૂપે વર્ણન કરો, સાથે સાથે ભગવાનની પ્રતિમાનું વૃતાંત પણ વિસ્તારથી જણાવો. પૃથ્વી પર વિખ્યાત ભગવાનના પવિત્ર ક્ષેત્રમાં શ્વેત માધવની સ્થાપના કોણે કરી હતી? બ્રહ્માજી બોલ્યા, સતયુગમાં શ્વેત નામના એક બળવાન રાજા હતા. એ બહુ બુદ્ધિમાન, ધર્મજ્ઞ, સુરવીર, સત્યપ્રતિજ્ઞ અને દૃઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા હતા. તેમના રાજ્યમાં 10,000 વર્ષો સુધીનું મનુષ્યનું આયુષ્ય હતું અને કોઈ બાળકનું મૃત્યુ થતું ન હતું. આ પ્રમાણે રાજા શ્વેતના રાજ્યમાં થોડો સમય વ્યતીત થયા પછી એક ઘટના બની. કપાલ ગૌતમ નામના એક ધર્માત્મા ઋષિ હતા. તેમના ત્યાં એક પુત્ર થયો, જે કાળવશ દાંત આવે તે પહેલા જ મૃત્યુ પામ્યો. તેને ખોળામાં લઈને બુદ્ધિમાન ઋષિ રાજા પાસે આવ્યા. રાજાએ ઋષિકુમારને અચેત અવસ્થામાં સૂતેલો જોઈને જીવતો કરવાની પ્રતિજ્ઞા કરી. રાજા બોલ્યા, જો યમલોકમાં ગયેલા આ બાળકને હું 7 દિવસમાં જ લાવી ન શકું તો હું બળતી ચિંતામાં પ્રવેશ કરી લઈશ. આવી પ્રતિજ્ઞા કરીને રાજાએ 1,00,000 નીલ કમળોથી મહાદેવજીની પૂજા કરીને તેમના મંત્ર જાપ શરૂ કર્યા. જગદીશ્વર ભગવાન શિવ રાજાની ભક્તિનો વિચાર કરીને પાર્વતી સહિત તેમની સામે પ્રગટ થયા અને કહ્યું, રાજન હું તમારા પર બહુ પ્રસન્ન છું. મહાદેવજીના વચન સાંભળીને રાજા શ્વેતે સહસા તેમની સામે જોયું. તેમના બધા અંગોમાં ભસ્મ ચોપડેલી હતી. તેમના શરીરની કાંતિ શરદકાળના ચંદ્રમા અને મોગરાના ફૂલ જેવી હતી. તેમના નેત્ર વિકટ હતા. વ્યાગ ચર્મનું વસ્ત્ર અને લલાટમાં ચંદ્રની રેખા હતી. તેમના પર દ્રષ્ટિ પડતા જ રાજાએ પૃથ્વી પર પડીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ જો આપ મારા પર પ્રસન્ન હો, જો આપની મારા પર દયા છે તો કાળના વશમાં પડેલો આ બાળક ફરી જીવતો થઈ જાય. આજ મારી પ્રતિજ્ઞા છે. હે મહેશ્વર, આપને યથા યોગ્ય આયુષ્ય આપીને તેનું કલ્યાણ કરો. શ્વેતની આ વાત સાંભળીને મહાદેવજીને બહુ પ્રસન્નતા થઈ. તેમણે સર્વભૂતોને ભય આપનારા કાળને આજ્ઞા આપી અને કાળ મૃત્યુના મુખમાં પડેલા તે બાળકને જીવતો કરી દીધો. ત્યાર પછી પાર્વતીજી સહિત ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી રાજાએ 1,000 વર્ષો સુધી એકાગ્રચિત થઈને રાજ્ય કર્યું. પછી લૌકિક ધર્મો અને વૈદિક નિયમોનો વિચાર કરીને ભગવાન કેશવની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી દક્ષિણ સમુદ્રના પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા અને જગન્નાથજીની પાસેના જ રમણીય પ્રદેશમાં એક સુંદર મંદિર બનાવડાવ્યું અને શ્વેત શિલા દ્વારા ભગવાન શ્વેત માધવની પ્રતિમા બનાવડાવીને વિધિપૂર્વક તેની પ્રતિષ્ઠા કરી. તે સમયે બ્રાહ્મણો, ગરીબો, અનાથો અને તપસ્વીઓને દાન આપી રાજાએ ભગવાન માધવ સમક્ષ પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી 1 મહિના સુધી મૌન અને નિરાહાર રહીને દ્વાદશાક્ષર મંત્રના જપ કર્યા. જપ સમાપ્ત થયા પછી ભગવાન દેવેશ્વરની આ પ્રમાણે સ્તુતિ આરંભી. શ્વેત બોલ્યા, ઓમ વાસુદેવને નમસ્કાર છે. સૌને પોતાની તરફ આકર્ષિત કરનારા ભગવાન શંકરસણને નમસ્કાર છે. અત્યંત તેજસ્વી પ્રદ્યુમન, કદી રુદ્ર ન થનારા, સદા સ્વતંત્ર રહેનારા, કદી રુદ્ર ન થનારા એટલે સદા સ્વતંત્ર રહેનારા અનિરુદ્ધ તથા નારાયણને નમસ્કાર છે. અનિરુદ્ધ એટલે કેતા કદી રુદ્ધ ન થનારા, એમ સદા સ્વતંત્ર રહેનારા, જેમના અનેક રૂપ છે, જે વિશ્વરૂપ વિધાતા, નિર્ગુણ, અર્તક્ય, શુદ્ધ તથા ઉજ્જવળ કર્મવાળા છે, એમને નમસ્કાર છે. જેમની નાભીમાં કમળ છે, જે પદ્મ ગર્ભ બ્રહ્માજીની ઉત્પત્તિનું કારણ છે, એમને નમસ્કાર છે. જેમનો વર્ણ કમળ જેવો છે, જે હાથમાં પણ કમળ રાખે છે, તેમને નમસ્કાર છે. જેમના નેત્ર કમળ જેવા છે, જે સહસ્ત્રો નેત્રોથી યુક્ત અને શિવ સ્વરૂપ છે, તેમને નમસ્કાર છે. જેમના સહસ્ત્રો ચરણ અને સહસ્ત્રો ભુજાઓ છે તે મનુષ્ય રૂપ પરમેશ્વરને નમસ્કાર છે. ઓમ વારાહ રૂપધારી ભગવાનને નમસ્કાર છે. જે વરદાયક ઉત્તમ બુદ્ધિથી યુક્ત વરિષ્ઠ વરેણ્ય શરણાગતના રક્ષક અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા છે તે ભગવાનને પ્રણામ છે. ઓમ બાલ રૂપધારી બાલ કમલ જેવા કાંતિમાન બાલ સૂર્ય અને ચંદ્રમા રૂપ નેત્રો વાળા મનોહર કેશથી સુશોભિત બુદ્ધિમાન ભગવાન વિષ્ણુને પ્રણામ છે. કેશવને નમસ્કાર છે. હિરણ્ય રહેતા અગ્નિદેવને નિત્ય નમસ્કાર છે. મધુસૂદનને પ્રણામ છે. શુદ્ધ સ્વરૂપ અને કિરણોને ધારણ કરનારા ભગવાનને નમસ્કાર છે. અનંતને નમસ્કાર છે. સૂક્ષ્મ સ્વરૂપ અને શ્રીવત્સધારીને નમસ્કાર છે. ત્રણ મોટા મોટા ડગલા ભરનારા પિતાંબરધારી ભગવાન વામનને નમસ્કાર છે. હે ભગવાન, આપ સૃષ્ટિ કરતા છો, આપને નમસ્કાર છે. આપ જ સર્વનું ધારણ પોષણ કરનારા છો, આપને વારંવાર નમસ્કાર છે. ગુણ સ્વરૂપ અને નિર્ગુણને નમસ્કાર છે. વામન કર્મા શ્રી હરિને પ્રણામ છે. વામન રૂપ પ્રભુને નમસ્કાર છે અને વામન કર્મા માધવને પ્રણામ છે. રમણીય પૂજ્ય તથા અવ્યક્ત સ્વરૂપ ભગવાનને નમસ્કાર છે. અર્તક્ય શુદ્ધ તથા ભયહારી હરિને પ્રણામ છે. જે સંસાર રૂપી સમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, જે પરમ શાંત અને ચૈતન્ય સ્વરૂપ છે, શિવ સૌમ્ય રૂપ રુદ્ર તથા ઉદ્ધાર કરતા છે, તે ભગવાનને નમસ્કાર છે. જે સંસારનો સાર કરનારા અને તેને ભોગ પ્રદાન કરનારા છે, સમસ્ત વિશ્વ જેમનું સ્વરૂપ છે અને જે સમસ્ત વિશ્વની સૃષ્ટિ કરનારા છે, તે ભગવાનને નમસ્કાર છે. ઓમ દિવ્ય રૂપ સોમ અગ્નિ અને વાયુ સ્વરૂપ ભગવાનને નમસ્કાર છે. ચંદ્રમા અને સૂર્યના કિરણો જેમના કેશ છે, જે ગાયો અને બ્રાહ્મણોના હિતે જ છું, તે ભગવાનને પ્રણામ છે. ઓમ ઋક સ્વરૂપ પદ અને ક્રમ રૂપ ભગવાનને પ્રણામ છે. ઋગ્વેદના મંત્રો દ્વારા જેમની સ્તુતિ થાય છે, ઋચાઓના જપ જેમની પ્રાપ્તિનું સાધન છે, તે ભગવાનને નમસ્કાર છે. ઓમ યજુર્વેદના ધારણ કરનારા અને યજુર્વેદધારી ભગવાનને પ્રણામ છે. જેમનું યજુર્વેદના મંત્રો વડે યજન કરવામાં આવે છે, જે સૌના દ્વારા સેવિત અને યજુર્વેદના મંત્રોના અધિપતિ છે, તે પરમાત્માને નમસ્કાર છે. ઓમ દેવ શ્રીપતિ આપને નમસ્કાર છે. સર્વશ્રેષ્ઠ શ્રીધરને પ્રણામ છે, જે લક્ષ્મીના પ્રિયતમ મન અને ઇન્દ્રિયોને સંયમ રાખનારા યોગીઓના ધ્યેય અને યોગી છે, તે ભગવાનને પ્રણામ છે. ઓમ સ્વામ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે, જે શ્રેષ્ઠ સામ સામ ધ્વનિ છે. સામ એટલે શાંત ભાવના કારણે જે સૌમ્ય પ્રતીત થાય છે તથા જે સામ યોગના જ્ઞાતા છે, તે ભગવાનને પ્રણામ છે. જે સાક્ષાત સામવેદ સામગાન અને સામવેદને ધારણ કરનારા છે, જેમને સામવેદોક્ત યજ્ઞનું જ્ઞાન છે, જેમને સામવેદ હસ્તગત છે, જે તે ભગવાનને નમસ્કાર છે. જે અથર્વ શીશ અથર્વ સ્વરૂપ અથર્વ પાદ અને અથર્વ કર છે, અર્થાત જેમનું મસ્તક વગેરે બધું જ અથર્વમય છે, તે પરમેશ્વરને પ્રણામ છે. ઓમ વજ્ર શીર્ષ વજ્ર જેવા મસ્તકવાળા પ્રભુને નમસ્કાર છે, જે મધુ અને કૈટભના ઘાતક મહાસાગરના જળમાં શયન કરનારા અને વેદોના ઉદ્ધાર કરીને લાવી આપનારા છે, તે ભગવાનને પ્રણામ છે. જેમના સ્વરૂપ અત્યંત દીપ્તિમાન છે, તે ભગવાનને નમસ્કાર છે. ઇન્દ્રિયોના નિયંતા ઋષિકેશને પ્રણામ છે. પ્રભુ આપ ભગવાન વાસુદેવને વારંવાર નમસ્કાર છે. હે નારાયણ આપને પ્રણામ છે. લોકહિતકારી શ્રી હરિને નમસ્કાર છે. ઓમ મોહનાશક તથા વિશ્વ સંહારકારી પ્રભુને પ્રણામ છે, જે ઉત્તમ ગતિ આપનારા અને બંધનનું અપહરણ કરનારા છે. ત્રિલોકમાં તેજનો આવિર્ભાવ કરનારા અને તેજ સ્વરૂપ છે, તે ભગવાનને નમસ્કાર છે. જે યોગીઓના ઈશ્વર શુદ્ધ સ્વરૂપ સૌની અંદર રમણ કરનારા તથા જગતને પાર ઉતારનારા છે. સુખ જેમનું સ્વરૂપ છે, જે સુખરૂપ નેત્રો તથા સુકૃત ધારણ કરનારા છે, તે ભગવાનને પ્રણામ છે. વાસુદેવ વંદની અને વામદેવને નમસ્કાર છે, જે દેહધારીઓના દેહની ઉત્પત્તિ કરનારા તથા ભેદ દ્રષ્ટિનું નિવારણ કરનારા છે, તે ભગવાનને નમસ્કાર છે. દેવતાઓ જેમની શ્રીઅંગની વંદના કરે છે, જે દિવ્ય મુગટ ધારણ કરનારા છે, તે વિષ્ણુને તે શ્રી વિષ્ણુને પ્રણામ છે. જે નિવાસના પણ નિવાસ છે તથા નિવાસ સ્થાનને વ્યવહારમાં લાવે છે, તે પરમાત્માને નમસ્કાર છે. ઓમ જે વસુ ધનની ઉત્પત્તિ કરનારા છે અને વસુને સ્થાન આપનારા છે, તેમને પ્રણામ છે। યજ્ઞ સ્વરૂપ યજ્ઞેશ્વર તથા યોગી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે। આપ સંયમી પુરુષોને યોગની પ્રાપ્તિ કરાવનારા ઈશ્વર છો, આપને નમસ્કાર છે। યજ્ઞ સ્વરૂપ શરીર ધારણ કરનારા ભગવાન વરાહને નમસ્કાર છે। પ્રલંબાસુરને મારનારા ભગવાન શંકરસણને પ્રણામ છે। જેમની વાણી મેઘ જેવી ગંભીર છે, જે પ્રચંડ વેગ યુક્ત હળ ધારણ કરે છે, તે બલરામને નમસ્કાર છે। સૌને શરણ આપનારા નારાયણ, આપ જ જ્ઞાનીઓનું જ્ઞાન છો, આપને નમસ્કાર છે। પ્રભુ આપના સિવાય મારો ઉદ્ધાર કરનાર મારો કોઈ બંધુ નથી। હે શરણાગત વત્સલ, હું સંપૂર્ણ ભાવે આપના ચરણોમાં પડ્યો છું। હે કેશવ, હે અચ્યુત, મારો જે શારીરિક અને માનસિક મળ છે તેનું પ્રક્ષાલન કરનાર આપના સિવાય બીજું કોઈ નથી। હે ભગવાન, મેં બધી આસક્તિઓને છોડીને આપનું શરણ લીધું છે। હે કેશવ, હવે આપના પ્રત્યે જ મારી આસક્તિ થાઓ, એનાથી મને આત્મલાભ થશે। મને આ સંસાર દુઃખ અને આપત્તિઓનું ઘર તથા દુસ્તર લાગે છે। હું આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોથી ખિન્ન છું, તેથી આપના શરણે આવ્યો છું। આપની માયાથી આ સમગ્ર જગત ભિન્ન પ્રકારની કામનાઓથી મોહિત થઈ રહ્યું છે। એમાં લોભ વગેરેનું જબરું આકર્ષણ છે, તેથી મેં આપનું શરણ લીધું છે। હે વિષ્ણુ, સંસાર જીવને સહેજ પણ સુખ નથી। હે યજ્ઞેશ્વર, મનુષ્યનું મન જેમ જેમ આપનામાં જોડાય છે, તેમ તેમ નિષ્કામ થઈને તે પરમાનંદને પ્રાપ્ત થતું રહે છે। હું વેગ શૂન્ય થઈને નષ્ટ થઈ ગયો છું। આખું જગત મને દુઃખી દેખાય છે। હે ગોવિંદ, મારી રક્ષા કરો, આપ જ સંસારમાંથી મારો ઉદ્ધાર કરી શકો છો। આ સંસાર સમુદ્ર મોહરૂપી જળથી પરિપૂર્ણ છે, એને પાર કરવો સંભવ નથી, હું તેમાં ગળા સુધી ડૂબી ગયો છું। હે પુંડરીકાક્ષ, આપના સિવાય બીજું કોઈ એવું નથી જે એમાંથી મારો ઉદ્ધાર કરી શકે। તે વિખ્યાત દિવ્ય પુરુષોત્તમ ક્ષેત્રમાં રાજા શ્વેતે આ પ્રમાણે સ્તુતિ કરવાથી દેવાધિદેવ જગદગુરુ શ્રી હરિ તેમની ભક્તિ જોઈને સગળા દેવતાઓ સાથે રાજાની સામે આવ્યા। નીલમેઘ જેવું શ્યામ વર્ણ, કમળપત્ર જેવી મોટી મોટી આંખો, હાથોમાં દેદીપ્યમાન સુદર્શન ડાબા, હાથમાં પાંચજન્ય શંખ તથા અન્ય હાથોમાં ગદા, સારંગ, ધનુષ્ય અને ખડગ, આજ તેમનું સ્વરૂપ હતું। ભગવાને કહ્યું, રાજન, તમારી બુદ્ધિ બહુ ઉત્તમ છે, તમારામાં પાપનો લેશ અંશ પણ નથી। હું તમારા પર બહુ પ્રસન્ન છું, તમે પોતાની ઈચ્છા અનુસાર કોઈ ઉત્તમ વરદાન માગો। દેવાધિદેવ ભગવાનનું આ ઉત્તમ વચન સાંભળીને મહારાજ શ્વેતે મસ્તક નમાવીને તેમને પ્રણામ કર્યા અને તેમનામાં મન પોરાવીને કહ્યું, ભગવાન, જો હું આપનો ભક્ત છું તો મને આ ઉત્તમ વરદાન આપો। બ્રહ્મલોકથી પણ ઉપર જે વૈકુંઠ ધામ છે, જેને નિર્મળ રજોગુણ રહિત શુદ્ધ અને સંસારની આસક્તિથી શૂન્ય જણાવવામાં આવ્યું છે, હું તેને પ્રાપ્ત કરવા ઈચ્છું છું। હે જગતપતિ, આપની કૃપાથી મારો આ મનોરથ સફળ થાઓ। શ્રી ભગવાન બોલ્યા, હે રાજેન્દ્ર, સમસ્ત દેવતા, મુનિ, સિદ્ધ અને યોગી પણ જે રમણીય અને રોગ શોક રહિત પદને પ્રાપ્ત થતા નથી, તે પદને તમે પ્રાપ્ત કરશો। સગળા લોકને પાર કરીને મારા લોકમાં જશો। અહીં તમે જે કીર્તિ પ્રાપ્ત કરી છે તે ત્રણેય લોકમાં ફેલાશે અને હું નિરંતર અહીં નિવાસ કરીશ। આ તીર્થને દેવતા અને દાનવ વગેરે બધા શ્વેત ગંગા કહેશે, જે દર્ભના અગ્રભાગથી પણ શ્વેત ગંગાનું જળ પોતાના શરીર પર છાંટશે તે સ્વર્ગલોકમાં જશે, જે અહીં સ્થાપિત શ્વેત માધવ નામની પ્રતિમાના દર્શન અને પ્રણામ કરશે, તે દેહ છોડ્યા પછી ભગવાનનું સ્મરણ કરતો રહીને શાંત પદને પ્રાપ્ત થશે। અધ્યાય 32 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી। Jai